તરત જ આવવું જોઈએ. તારે જાણવા તું જાણનાર અને વિચાર આવે છે આને હવે મનનું મનનું ખાસ તો કરી ના એ બરોબર ધ્યાનમાં રાખેલું છે. બરોબર સંભાળ ભાઈ નો નિકાલ કર્યો છે. બરોબર બરોબર બરોબર હા ખરી ખરી ખરી હવે પૂરતો ટાઈમ મળશે એટલે બધું જ કામ કરવાનું છે. તો કોલેજ માં બધી દૂર જોઈ ટિફિન શું કાઢી શું શું ક્યાં ભવિ જગ્યા તો મતભેદ પડી જાય. ત્યાં શું થયું ભવિ જગ્યા તો મતભેદ પડી જાય. શીખવાડી શું તારા તારા ગુરુ એ તને ગુરુ ને અપમાન લાગે અમારી ફરી નાખ્યા છે. ગુલાબી લાલ આવે છે ટેન્શન કેટલા હોય આપડા લોકો ધર્મ ધર્મ ધર્મ આઈ વહુ ને ટેડકાળ મળે વહુ ને શું બગાડી માં એવું બને ગમત કરું છો શું થઈ ગયા તમે દેવો રે શું થયા આજે શુદ્ધાત્મા. હા એ વાત તો આ બધા જાણી કે ભાઈ તમે શુદ્ધાત્મા. શું નામ તમારું? નામ શું? બહાર જશો તો કોઈ પૂછે કોણ છો તા તમે શું કહેશો? જીતેન્દ્ર. હા કારણ કે જે ભાષા તારે જે ભાષા તો આપડે ભૂલી ગયા નથી. આ નવી ભાષા શીખ્યા. આ ભગવાન નું રિયલ ભાષા છે. આ રિયલ વાત છે. આ બધી બહાર રિલેટિવ ભાષા છે. તમે જોયું ને ભ્રાંતિ ની અમાર સસરા આવ્યા અમાર સાળો આવ્યો આવું હતું છે. હા એવું જ આ ભાષા સસરો સાળો હતો એ તો ક્યાં હતી સસરા? બહુ ડાયવર્સ નિર્ણય લીધો નહિ ત્યાં હતી કઈ હતો છે. આ તો વ્યવહાર ભ્રાંતિ કે ભ્રાંતિ કરી ને આ ભ્રાંતિ પછી બહાર નીકળવાનું જાગવાનું. આ જગાડ્યો તને તો પણ ત્યાં ગઈ જઈએ એટલે પાછું આપડે હજુ છૂટ્યું નથી ને. તો ત્યાંથી એક કોણ છું તારે? જયંતિ કે છે? જીતેન્દ્ર. જીતેન્દ્ર. હું જીતેન્દ્ર છું એવું બોલવાનું છે. બરોબર ને? એટલે એને ભ્રમણા ના પડે. તું શુદ્ધાત્મા કહું એ મન મને થાય કે આ શું બોલે પાછું. એવું તો તને ગાળો કે એમ નહિ કે હું ગાળો છું. બરોબર ને? એટલે આપડે જીતેન્દ્ર છું આ બાઈ નો ધણી છું બધું વ્યવહાર બધી વ્યવહાર ની વાતો કરી. સમજ ને? વ્યવહાર ડ્રામેટિક છે. કેવો છે? હા, તે બધો ડ્રામા બદલવાનો આવે. અને રિયલી સ્પીકિંગ હું કહેતો હતો, ખરેખર કોણ છું, ખરેખર કોણ છું ખબર નથી. અને ખરેખર હું જીતેન્દ્ર કહેતો હતો તે ભૂલે તે હવે ખરેખર તો હું તું શુદ્ધાત્મા છું. રિયલી સ્પીકિંગ યુ આર શુદ્ધાત્મા બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ યુ આર જીતેન્દ્ર. દેર આર ટુ વ્યૂ પોઈન્ટ ટુ સોલ્વ ધીસ પઝલ. વન, ધી વર્લ્ડ ઇઝ ધી પઝલ ઇઝ સેલ્ફ. દેર આર ટુ વ્યૂ પોઈન્ટ ટુ સોલ્વ ધીસ પઝલ. આ જગત પઝલ સોલ્વ થઈ ગયો પછી પધલ જ ઉભા ના થાય. આ પધલ ઉભો નહીં થાય, અમારા આજ્ઞામાં રહે પધલ જ ઉભું ના થાય. સમજ ને? કારણ કે જગત પોતે જ પધલ છે. એટલે હવે તું રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી કોણ છું? જીતેન્દ્ર. રિયલ વ્યૂ પોઈન્ટ થી શુદ્ધાત્મા. એ રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી રિલેટિવ વિપાણ થી કોણ છે? મનુભાઈ. હા, રિલેટિવ વિપાણ થી કોણ ભાઈ? રિયલ વિપાણ થી શુદ્ધાત્મા. શુદ્ધાત્મા તમને સમજાયું? આ ગાય ને રિલેટિવ વિપાણ માં શું કે છે? બાદ ભાંતિ ની પાછળ ગાય ને શું કે છે? ખરી રીતે શું છે રિયલી સ્પીકિંગ? બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ ગાય, બાય રિયલ વ્યૂ પોઈન્ટ શુદ્ધાત્મા. બકરી બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ બકરી, રિયલ વ્યૂ પોઈન્ટ શુદ્ધાત્મા. સમજ ને? ગુલાબ નો છોડ રિલેટિવ વ્યૂ પોઈન્ટ, ગુલાબ નો છોડ રિયલ વ્યૂ પોઈન્ટ શુદ્ધાત્મા. ધી વર્લ્ડ ઇઝ ધી પઝલ ઇઝ સેલ્ફ. ધેર આર ટુ વ્યૂ પોઈન્ટ ટુ સોલ્વ ધી પઝલ. One relative viewpoint, one real viewpoint. So then, and all these relative are temporary adjustments and real is the permanent. Hello? Hello? Do you want to ask some questions? Relative and real? Yeah. How much relative do you see? Guy do you see? And how many of you do you see? Siddhartha. So then? એક થોડો ડાબડી માંથી દેખાડ્યું હોય કઈક રતન, અને પછી ડાબડી વાંચી દેતા હોય, પણ મનમાં ખ્યાલ રહ્યા કરે ને કે આ રતન છે. એટલે આ દેખાયા કરશે. તું અભ્યાસ કરવાનો પહેલી વખત અભ્યાસ કરે ને પછી કાયમ નો થઈ જશે. બરોબર ને? અને ઘરમાં હોવું વાઈફ નહીં છે તે આ રીતે જોયું એને કહેવું નહીં. નહીં તો કે સાહેબ મારે ભૂત પ્રગાસ છે શું કે એટલે હું પાંચ આજ્ઞા આપવા માંગુ છું. હવે આ મારી પાંચ આજ્ઞા પાડો એટલે બધી જોખમદારી મારી. ચિંતા થાય તો અમારી જોખમદારી. $2,00,000 નો દાવો ભરવાની તમને શું છે? અમારી આજ્ઞા પર તો ચિંતા થાય. કશું થાય તો પણ આધિ આધિ ઉપાધિ માં સમાધિ રહે. પ્રયત્ન કરજો. આ પ્રાર્થના નહીં આવે. લાખો અવતારે આ વસ્તુ પ્રાપ્ત ના થાય. અબજો રૂપિયા પછી પ્રાપ્ત ના થાય. સહેજમાં મફતમાં મળે છે. શું તપ કર્યા વગર? જપ કર્યા વગર તપ કર્યા વગર શું સોનો તપ કર્યો હોય કે તો લાભા કહે. શું લાભા કહે? તપ કરાવડે શું થાય? ના જાય બધા ઉભા કે ભાઈ બે વાક્યો આપ્યા. પાંચ આજ્ઞા માંથી આ બે આજ્ઞા આપી કે રિલેટિવ વિપાઇન થઈ જશો અને રિયલ વિપાઇન થઈ જશે. સમજાયું? કાલથી આથી શરૂ કરી દેવાનું. આ વાંચી શું દેખાય? ચામડે ના કે રિલેટિવ બધું. અને અંદર બીજે ચક્ષુ અંદર સિદ્ધાર્થમાં દેખાય. કેટલી પ્રકારના પેકિંગ હશે? સ્ત્રીઓ પુરુષો બે પ્રકારના હશે? વધારે છે. પેકિંગ ની જાતે કેટલી છે? માલ તો એક જ પ્રકારનો ભાઈ સિદ્ધાર્થમાં, એક જ જાતનો. પણ પેકિંગ કે બોલતો નથી. બોલ ને. બધા બહુ વેરાયટી ઓફ પેકિંગ. કેવું? આ દરિયામાં જોવા છો ને બીજ જાતનો પ્રયત્ન કઈ ધરતી પર કેટલી જાતના ભગવાન પતારી પાર પામ્યો અને ક્યારે પતિ હોય બાય નો ધણી થઈ બેઠેલો ક્યારે પતિ હોય તને હોય ભાઈ ને આ બે વાક્યમાં કઈ અઘરું છે આ બે આજ્ઞામાં સવારમાં તું નીકળું જોતો જોતો જવું નંદની આખે જોતો જોતો જવું ગાય ભેંસ માણસ બધાનો તો મોટો આવે કઈ આવે કોઈ વખત કે છે ના ભાઈ એવું નહીં આવે એવું વાંચ નહીં મારવાની આપડે આમાં જ જોઈ લેવાનું આપડે બોલી જ જોઈ લેવાનું એવું સમજો વાંચ મારવાની બોડી જોઈ લેવાનું આપડે ભેંસ જતી હોય ભેંસ જતી આપણે ખબર છે ગાય જતી હોય અને સુધાર્થમાં જોઈ લેવાની બોડી જોઈ લેવાની ના આંગળી આમાં વધુ આવે છે બે આજ્ઞામાં કઈ ખાસ વધારે ને વાઈફ ને છોકરા ને ભાઈ બધો હોય છે ને બધા જોતા રહેવું બહાર જોવા ત્યારે એવું બધું જોવા તો છોકરામાં શક્તિ આવે છોકરામાં ભગવાન છે એવું કોઈ જોયું નથી જોયું હોય તો કેટલી શક્તિ હોય ભગવાન માયા છે દાડો ભરીને તો વાદે લૂકેલા દાડા બે દાડા લૂકી જાય કોઈ દાડો યાદ જ ના આવે વસ્તુ માને લૂકેલા ગયા એ તો એક્ઝેક્ટ વિજ્ઞાન હોવું જોઈએ સાયન્ટિફિક રિઝલ્ટ હોવું જોઈએ એક્ઝેક્ટનેસ આમ ગપ્પા માર્યા છે તો દાડો વર્ષા કેટલા વાક્ય થયા કદી આજ્ઞા થઈ મને તો બે સીધી આપું છું હવે બતાવી તો બધાને મનમાં એમ થાય કે હું ચલાવું છું ચલાવી લે આ લોકો એવું કહે ને અમે ચલાવીએ છીએ બધું નોકરી કરીએ છીએ ધંધો કરીને અમે ચલાવીએ છીએ એવું કહે છે ને હા અને પાંચ લાખ ડોલર કમાયો એ સાથે કઈ ધમા ધૂમ ધવાઈ ગાડી ગઈ દવા ધામ લો ધામ લો પછી બે વાર પછી પાર્ટી નવી નામ થાય ને હવે પૂછું ક્યાં ભગવાન વિચાર પેલો તું તમે હતો હજુ તું અને આવે ખોટ ગયા ભગવાન ભગવાન ને આરોપ આલ્યા લોકો ક્યાં બોલતા સારું થાય તો પોતાનું ખરાબ થાય ભગવાન સારું થાય તો પોતાનું ખરાબ થાય ભગવાન આવું આ બીજું કઈ કેટલા બીજું મત કે બે પ્રકારનું આવું ભગવાન નું મત ભગવાન નું છે ભગવાન પરમાનંદ છે એની પર આવા આવડા સુધા નાખના છે ભગવાન ના દેતા પછી મારી ક્યાં નો છે ફોન કરે પેલા ધમકી બેઠા રહે ને મારી ક્યાં નો છે કોઈ બધું છે ને સારો સારો હિસાબ સારો અહીં પોલીસ આવે ક્યારે આવે તું કંજન આવે હતો અહીંયા આવે ને હા આટલા બધા પોલીસ આવે પણ તું તું ગુનો કરી ના આવતો નામ લઈ ના છે અને ફરી ગુનો થઈ ગયો બોલે તું તો તમે તો હા $15 આપીને સમજાવીને ચા પાડી દઈ જાય ગાડીમાં જ જાય ને ચા થાય તો તું નીચે લગાવી જાય આપણે ના આવે ને એમ તો આજે જા કાંઈ થાય તો લીધું અહીંયા આવે ને તો આવે મારે આવી જ આવે પછી આવી ગયો પોતે પણ હારે ગયો બોલતા નથી પોતે ગુના ગુના ગુના ના કરવો આ ગુના થી બધું ઉભું થયું તમારે કોઈ ઉપરી જ નથી ભગવાન ત્યાં ભગવાન તમારું સ્વરૂપ છે તમારે ઉપરી જ્ઞાન સમજુ છે પણ ગુનો બધું ના હોય પછી અમારે સ્વતંત્ર રહેવા માંગો છો રાતે કઈ હોય છોકરા $500 ના થાય રાતે 3 વાગે એમ કહે તો રિક્ષા ડોલર આપો મારે જો લાયા હોય તો એને ગુનો કર્યો થાય ને અને આપ્યા હોય તો પછી મારે આપણે ના લઈ આપીએ શું જોઈએ આપણે બીજું ગુનો નથી એવું સમજો ને તો હવે કોણ ચલાવે છે નથી ભગવાન ચલાવે તો ભગવાન જેવું ચલાવે તો ભગવાન નું બંધન થાય તમને હું શક્તિ લઈને સંદાસ જવાની શક્તિ વાળીમાં કોઈ એવો માસ જન્મ્યો નથી જેને સંદાસ જવાની શક્તિ હતી. અને અહંકાર જાણતી કરે આ તો થઈ રહ્યું છે બધું સંદાસ બંદા ચા પાણી બાબુ બધું પીવાઈ રહ્યું છે. એ તો હું પીવું છું અને પછી આ જયારે જાય દસો બાજુ ને ત્યાંથી તો ચા પીવું તો એમાં પીતો હતો ને ડુંગર પર ચડતો રોક મારતો હતો કોણ ચલાવે છે તેને કહું ભાઈ મને હવે તમારે ચલાવશે કોણ જો તમે ચલાવતા નહીં આવે ખાતું થયું ને ભગવાન ચલાવતા નથી આવતા ભગવાન આવે જોઈએ. એટલે આ દુનિયાને અંગ્રેજીમાંના સાયન્ટિફિક સર્કમસ્ટન્સ એવિડન્સ છે અને ગુજરાતીમાં તમને શબ્દ આપું છું વ્યવસ્થિત. આ દુનિયા અનાધિકારથી સૂર્ય ચંદ્ર તારા બધું વ્યવસ્થિત પણ વ્યવસ્થિત જ રાખે એવી વ્યવસ્થિત શક્તિ છે. શું છે? રેગ્યુલેશન શક્તિ. અનાધિકારથી વ્યવસ્થિત જ રાખે અને આ દુનિયાને તમે ભૂંગળામાંથી આ અમદાવાદમાં ભૂંગળામાં ધુમાડા પાડે ને એ તો બધી વ્યવસ્થિત શક્તિ બે દાડા ચાર દાડા ભરે તો અમદાવાદ ઘરની શું ભેગા થાય એ ગુંગળામાં મરી જાય. શું કહ્યું? પણ વ્યવસ્થિત શક્તિ રાતે સાથે સમજ ભાઈ ને એટલે આ વ્યવસ્થિત શક્તિ બીજા બધા ચાલ્યા કરશે તમારું વ્યવસ્થિત ચલાવશે તારે તો તારી ઉપાધિ સીધું કોઈ પગાર આપવાનું નહીં વ્યવસ્થિત રીતે પગાર આપવાનું નહીં શુભ માતા દશા તું જુદો થઈ ગયો આમાંથી આ જીતો જાય છે જુદો તારો સમાજ છે તારું કાર્ય છે કરજો કે જ્ઞાતા દશા કરવાનું આ કાર્ય કરજો બરોબર અને જીતેન્દ્ર હું ફરું છું તો કે વ્યવસ્થિત શક્તિ જો તું એને આપણે પ્રયત્ન કર્યા કરે સમજો ને સમજો તમે હવે વ્યવસ્થિત શક્તિ શું કરે છે તમને સમજાવું આ પાછમાં જયારે છે તો હું લઈ જતો હોઉં અને મારા હાથમાં ચર્ચો આમાં એના થોડું પ્રયત્ન કરે છતાં પડી છૂટી ગયો થોડું મેં પ્રયત્ન કરે છતાં પડી છૂટી જાય તો લોક શું છે આ ભીતને તો શું છે દાદા પણ કોઈ બીજું હતું કોઈ હતું નહીં તમે એક લાગે એટલે તબક તો રહે છે રહી જાય ને મને બી માનજો કરું શું છે તમે એટલા બધા બીજું કોઈ હતું એટલે તમે જ તો રહ્યા મેં તો પ્રયત્ન શું બધું કર્યો તમને આ પ્રયત્ન તો બીજું કોઈ હતું જ નહીં તમે ખબર પડી ને કોણ તોડે છે કાં તો વ્યવસ્થિત શક્તિ તોડે છે કાં તો વ્યવસ્થિત શક્તિ કેમ તોડ્યું શું ઘટનું મેં રાજેન્દ્ર રાજેન્દ્ર કેમ તોડ્યું વ્યવસ્થિત શક્તિ આપણે પૂછીએ વ્યવસ્થિત શક્તિ અમારે ચાલુ છે આપણે એમાં તો અમે તો આવી શું બગાડી દઉં આ લોક કેવા છે આપણા હિન્દુસ્તાનમાં આ પીડી દૂર ચાલા કરાવેલા આવે ને ભગવાન કે આ પીડી ઉદી ચલાવે ના ચાલે અનવાઈ ના ચાલે કેવા છે ને ત્યાં ધોળિયા જેવા છે ધોળિયા પણ ચાલા ગયા કાયદાર ચાલે હોય ચાલા હોય છે અને આપડે તો હાથ પીડી ના છોકરા છોકરા નું છે ના ચાલે ચાલન કારખાન ના ચાલે ખાણે વાળા ના ચાલે વેપાર ના ચાલે ઇન્ટરનેટ સાવન ના ચાલે એટલે વ્યવસ્થિત બધાને ચલાવવા નાના ચોડવાને પણ ચલાવવા બધા ચોડખાડ એ કરે છે અને સપ્લાય એ કરે છે બધા ચિંતા નહીં કરે સપ્લાય સપ્લાય એની જ છે એટલે તમારે કઈ જગ્યાએ ગયા અને કોઈ સંસ્થામાં ગયા બાજુ નવો જોડે કઈ થઈ ગયું તમારે તમારે જવાબ કરવાનું જીતું શું કરે છે એ જવાબ કરવાનું તો અને જીતું મનમાં શું વિચાર આવે છે જેવા તમે ખરાબ આવે છે જેવા તમે હારા આવે છે જેવા તમે બુદ્ધિ શું કરે છે જેવા તમે તમે નાતા રસ્તા સિવાય તમારે કોઈ નાયક સદાય રહે નાયક પણ બીજો દાખલો આપ્યો અમારા પાસે આ ચાલો દાખલો આપ્યો એવું બીજો દાખલો આપ્યો આપણે 2000 બેંકમાંથી જોયો છે કે બેંકમાં ગયા લેવા બેંકમાં થતો 2000 લીધા એક ગજાનો બસો છે એટલે બીજા ગજાને 2000 મૂક્યા પછી પાછા આવતા હતા બેંકમાંથી અને 2000 લીધા રાખતી એટલે મને બી શું કરવાનું બોલતા નથી મને આપડે તમારે સાથે તમે જુદા કહીએ ને એમનું ભણ ઓછું હોય એટલે તમારે ખૂબ જીતું કહેવાનું હા જરા ગભરું દાબી ગયો લક્ષો ખરાબ થઈ ગયો ને એટલે જીતું ગભરું દાબી ને તો પેલી જમાતી કાપી નહીં હતી એનો ધંધો છે ને ત્યાં પેલા મરચા મરચા કરી તૈયાર રાખે છે આમ ઘર ખાધે અને આ સુધી જે લઈ ગયો વ્યવસ્થિત કરી ગયો શું કહ્યું પછી જોઈ રહ્યું બસો જવા દે 2000 બસો હોય આપણે સમજી જવાનું 2000 જવા ને હવે દેખાડી જાય અમારે 2000 એટલા લેવા છે બસો નહીં પેલા દેખાડે કાલે બી દેખાડે છે પકડા લેવા હોય ને કારણ ગુનો કાપ્યા પછી છે તો પકડાવે છે ને નવો તાજો બિલકુલ હોય નવો નવો મેં ફ્રેશ ના આપે ને તરત આવે કારણ કે એને શું છે આ ધંધો પેલો મળે છે એ ફરજ મારે છે ત્યારે આ ધંધો કહી દો તો પેલા જૂના વિરા થયેલા ને તેમ તો દેખાડે બરાબર પછી ફળ ભગાવડાવે પછી આ જે કરું છું ત્યારે ફળ તારે ભગવાનું શક્ય સમજ તો પછી લોકો બધા કહેવા મળ્યા હે જીતેન્દ્ર હે જીતેન્દ્ર આ પેલા નાખી ગયો શું કઈ કાપી ગયો શું લઈ ગયો આપણે ગજુ તો કરો નહીં આ ગજન તો કહેવા બધા આવી ગયો આ ગજન તો પછી ખાલી હતી અને 2000 કહેવા આવી ગયો પછી નથી કામ થયો કર હાલો હું ચલો ના આવી હું બોલો પછી જોયું પછી પછી આગળ આપણે જોયું આવી સાહેબ ઘર બની જતા જતા તમે મન નહીં જોવા પાડે, મન તો થયું ને, મન તો થયું, તમે તો વ્યવસ્થિત કે છે એ તો બાકી આપણને છે ને શું તમે અત્યારે ના પણ જ્ઞાન થી મારું મન ઠંડુ થયું, હું ઠંડો રહ્યો છું, આ તું બધા માર માર કરું છું, બાકી આપણને છે ને શું કહેવા જાય છે મારી પાસે આજે સાંખ્ય તું ડિપોઝિટ પણ છે ને શું એટલે આપણે સમજી જાય મન તમને સમજ પડી આવે ને બધું આજ્ઞા થઈ ગયું આજ્ઞા પાસે તમને સમાજ અહંકાર ફરક ચાલશે જો તમે ચલાવતા તમે તો ગાડો થાય તો અહંકાર ધીમે ખાતો રાખશે અહંકાર તો ચારા ફૂટ્યા એ તો ચાલો આપણે શીખવાડી એના જીવનની શીખવાડી આવી મળી ગયા આપણે ಹಾಗೆ ಮುಸ್ಲಿಮ್ ಹಾಗೆ ಹಾಗೆ